श्री ब्रह्म पुराण अध्याय 76। कंसे अक्रूर ने नंदगाम जवानी आज्ञा करवी अने केशी नो वध तथा भगवान पासे नारद नो आगमन। व्यास जी कहे छे, महर्षियो, जारे वृषभ रूपधारी अरिष्टासुर धेनुक अने प्रलम वगैरे असुर मराई गया, गोवर्धन पर्वत धारण करीने श्रीकृष्ण गोकुल ने बचावी लीधु, तेमना द्वारा काली नाग नु दमन, बन्ने यमला अर्जुन वृक्षों नु पड़ी जवु, पूतना वध अने सकट भंग वगैरे घटनाओ घटी गई, त्यारे देवर्षि नारदे कंस पासे जईने क्रमश बधा समाचार कह्या। यशोदा अने देवकीना बाळकोमां जे अदला बदली थई त्यांथी लईने अरिष्टवध सुधीनी बधी वातो नारदजीना मुखेथी सांभळीने खोटी बुद्धिनो कंस वसुदेवजी पर बहु क्रोधित थयो अने समस्त यादवोनी सभामां अत्यंत रोषपूर्वक ठपको आपी तेणे यादवोनी भारे निंदा करी, पछी आगळना कर्तव्य विषे आ प्रमाणे विचार कर्यो। बलराम अने कृष्ण बन्ने हजु बाळक छे, ज्यां सुधीमां तेओ युवान थईने अत्यंत बळवान थई न जाय त्यां सुधीमां मारे तेमनो वध करी नाखवो जोईए। युवान थया पछी तो तेओ मारा काबू बहार थई जशे। मारी पासे महापराक्रमी चाणूर अने बळवान मुष्टिक जेवा पहलवानो छे, તેમના દ્વારા પહેલા બંને ઉદ્ધત બાળકોને મલ્લયુદ્ધમાં મરાવી નાખીશ। ધનુષ્ય યજ્ઞ નામનો ઉત્સવ જોવાને બહાને બંનેને વ્રજમાંથી બોલાવીને એવો યત્ન કરીશ જેથી એ બંનેનો નાશ થઈ જાય। આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટાત્મા કંસે કૃષ્ણ અને બલરામને મરાવી નાખવાનો નિશ્ચય કર્યો અને વીરવર અક્રૂરને બોલાવીને કહ્યું, દાનપતિ, તમે મારી પ્રસન્નતા માટે એક કામ કરો, અહીંથી રથ પર બેસીને નંદગામ જાઓ, ત્યાં વસુદેવના બે પુત્ર છે જે મારો વિનાશ કરવા માટે વિષ્ણુના અંશથી ઉત્પન્ન થયા છે। એ બંને દુષ્ટ મોટા થઈ રહ્યા છે। ચતુર્દશીએ મથુરામાં ધનુષ્ય યજ્ઞનો ઉત્સવ થવાનો છે, એમાં કુસ્તી લડવા માટે તે બંનેને બોલાવી લાવો। મારા બે પહેલવાન ચાણુર અને મુષ્ટિક દાવ પેચમાં અતિ કુશળ છે, તેમની સાથે અહીં એ બંનેની કુસ્તી થાય અને બધા જુએ વસુદેવના બંને પાપી પુત્ર હજી બાળક જ છે। દ્વાર પર આવતા જ તે બંનેને મહાવતની પ્રેરણાથી મારો કુવલ્યાપીડ હાથી મારી નાખશે। તે બંનેને મારીને દુષ્ટ બુદ્ધિના વસુદેવ નંદ અને મારા પિતા ઉગ્રસેનના પણ મોતને ઘાટ ઉતારી દઈશ। ત્યાર પછી સમસ્ત ગોપોનું ગોધન અને સંપૂર્ણ વૈભવ છીનવી લઈશ, કેમ કે દુષ્ટો મારા વધની ઈચ્છા રાખે છે। દાનપતિ, તમારા સિવાય આ બધા યાદવો દુષ્ટ છે, તેથી હું ક્રમશ એમનો પણ વધ કરવાનો પ્રયત્ન કરીશ। ત્યાર પછી યાદવોથી રહીત આ સગળું અકંટક રાજ્ય એકલો જ ભોગવીશ। તેથી વીર, તમે મારી પ્રસન્નતા માટે ત્યાં જાઓ, ગોપોને એવું કહેજો કે જેથી તેઓ ભેંસોનું દૂધ, ઘી, દહીં વગેરે ઉપહારની વસ્તુઓ લઈને સત્વરે અહીં આવે। અક્રૂરજી મોટા ભગવદ્ ભક્ત હતા, કંસના પ્રકારના આદેશથી એમને બહુ પ્રસન્નતા થઈ। આ બહાને હું કાલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન તો કરીશ। આ વિચારે તેમને ઉતાવળા કરી દીધા। રાજા કંસને બહુ સારું કહીને અક્રૂરજી તરત જ રથ પર બેઠા અને મથુરાપુરીથી નંદગામ તરફ જવા નીકળી પડ્યા। આ બાજુ કંસનો દૂત મહાબળી કેશી કંસના આદેશથી વૃંદાવનમાં આવ્યો। શ્રીકૃષ્ણનો વધ કરવો એ એક જ તેના આવવાનો ઉદ્દેશ હતો। તે ઘોડાના રૂપમાં આવ્યો, તે પોતાની ખરીથી પૃથ્વીને ખોદતો, ગરદનના વાળથી વાદળોને વિખેરી નાખતો તથા વેગથી ઉછળીને સૂર્યચંદ્રના માર્ગને પણ ઓળંગતો રહીને ગોવાળોની સમીપ આવ્યો। તેના હણહણાટના અવાજથી બધા ગોપ ગોપીઓ ભયભીત થઈને ભગવાન ગોવિંદના શરણે ગયા। તેમના ત્રાહી ત્રાહીના પોકાર સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ મેઘગર્જના સમાન ગંભીર વાણીમાં આ પ્રમાણે બોલ્યા, ગોપાલો, આ કેસેથી ડરવાની જરૂર નથી, તમે બધા તો ગોવાળો છો। આ પ્રમાણે ભયભીત થઈને પોતાના વિરોચિત પરાક્રમનો લોપ કેમ કરી રહ્યા છો? અરે, આ દૈત્યમાં શક્તિ જ કેટલી છે, આ આપણું શું કરી લેશે? આ તો જોર જોરથી હણહણીને માત્ર ભયભીત કરી રહ્યો છે, આના પર તો દૈત્યોની સેના સવાર થાય છે। આ દૃષ્ટ અશ્વ નકામી ઉછળકૂદ મચાવી રહ્યો છે। ગોવાળોને આ પ્રમાણે કહીને ભગવાને તે દૈત્યને કહ્યું, ઓ દૃષ્ટ, અહીં આવું હું કૃષ્ણ છું, જેમ પિનાકધારી વીરભદ્રે પૂસાના દાંત તોડી નાખ્યા હતા, એ જ પ્રમાણે હું પણ તારા દાંત, તારા બધા દાંત તોડી નાખું છું. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ કેશીની સામે ગયા. તે દૈત્ય પણ મોઢું પહોળું કરીને એમના તરફ દોડ્યો. શ્રી કૃષ્ણે પોતાની ભુજાને વધારીને તે કેશીના મુખમાં ઘુસાડી દીધી. તેનાથી ટકરાઈને કેશીના બધા દાંત શ્વેત મેઘ ખંડોની જેમ છિન્ન ભિન્ન થઈને પડી ગયા. શ્રી કૃષ્ણની ભુજા કેશીના શરીરમાં વધતી ગઈ. જેમ ઉપેક્ષા કરેલો રોગ ધીરે ધીરે વધીને વિનાશનું કારણ બને છે, તે જ પ્રમાણે એ ભુજા પણ તે દૈત્યના મૃત્યુનું સાધન બની ગઈ. તેનું જડબું ફાટી ગયું. તે મુખથી ફીણ અને રક્ત ફેંકવા લાગ્યો. તેની નસનાળીઓના બંધન છૂટી ગયા અને લાદ અને પેશાબ કરતો ધરતી પર પગ પછાડવા લાગ્યો. તેનું આખું શરીર પરસેવાથી તરબોળ થઈ ગયું અને તે છેવટે પ્રાણોથી હાથ ધોઈ બેઠો. તેના બધા ઉધામાં સમાપ્ત થઈ ગયા. જેમ વીજળી પડવાથી કોઈ વૃક્ષના બે ટુકડા થઈ જાય છે, તે પ્રમાણે શ્રી કૃષ્ણની ભુજાથી મહાભયંકર અસુર બે ટુકડા થઈને પડી ગયો. કેશીને મારવા છતાં શ્રી કૃષ્ણને શરીરમાં કોઈ થાક કે પરિશ્રમ ન જણાયો. તેઓ સ્વસ્થ રૂપે હસતા હસતા ત્યાં જ ઉભા રહ્યા. તે દૈત્યના મરાઈ જવાથી ગોપ ગોપીઓને બહુ પ્રસન્નતા થઈ. તેઓ ચારે બાજુથી શ્રી કૃષ્ણને ઘેરી આશ્ચર્યચકિત થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે જ સમયે દેવર્ષિ નારદ બહુ ઉતાવળા સાથે ત્યાં આવ્યા અને વાદળોમાં સ્થિત થઈ ગયા. કેશીને મૃત્યુ પામેલો જોઈને તેમનો હર્ષ સમાતો ન હતો. નારદજી બોલ્યા, જગન્નાથ, આપને ધન્યવાદ છે. અચ્યુત, આપે રમત રમતમાં જ આ કેશીને મારી નાખ્યો. એ દેવતાઓને બહુ પજવતો હતો. મધુસૂદન, આપે આ અવતારમાં જે જે મહાન કર્મ કર્યા છે તેમનાથી મારા ચિત્તને બહુ આશ્ચર્ય અને સંતોષ થયો છે. આ સ્વરૂપધારી દૈત્ય ગરદનના વાળ હલાવીને અને હણહણીને જ્યારે આકાશ તરફ જોતો હતો, તે સમયે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ પણ ધ્રુજી ઉઠતા હતા. જનાર્દન, આપે દૃષ્ટાત્મા કેશીનો વધ કર્યો છે, તેથી આપ લોકમાં હવે કેશવ નામે વિખ્યાત થશો. આપનું કલ્યાણ થાવ. હવે હું જઈશ અને પરમ દિવસે કંસને ત્યાં આપની સાથે જે યુદ્ધ થશે એમાં ફરી સામેલ થઈશ. ધરણીધર, ઉગ્રસેન કુમાર કંસ જ્યારે પોતાના અનુચરો સહિત મરાઈ જશે તે સમયે આપ મોટા ભાગનો પૃથ્વીનો ભાર ઉતારી નાખશો. ત્યાર પછી પણ રાજાઓની સાથે આપના અનેક યુદ્ધ મને જોવા મળશે. ગોવિંદ, આપે દેવતાઓનું બહુ મોટું કાર્ય સિદ્ધ કર્યું અને મને પણ બહુ આદર આપ્યો. આપનું કલ્યાણ થાવ. હવે હું જાઉં છું. આ પ્રમાણે કહીને નારદજી ચાલ્યા ગયા. પછી શ્રી કૃષ્ણ અત્યંત સૌમ્ય ભાવે ગોવાળો સાથે ગોકુળમાં ચાલ્યા ગયા. અધ્યાય 76 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.